श्रीमद्देवी भागवत स्कंद 12 अध्याय 7 दीक्षा विधि। नारद जी ए कह्यु, भगवान मैं श्री गायत्री देवी नो सहस्त्र नाम स्तोत्र जे अद्भुत फल आपनारु महाभाग्यशाली बनावनारु अने महान उन्नतिना शिखर पर चढ़ावनारु छे ते सांभळ्यु। हवे हूँ दीक्षाना उत्तम लक्षण सांभळवा इच्छू छु, जेना विना मनुष्य ने देवी मंत्रना जप करवानो अधिकार प्राप्त थतो नथी। तेथी हे प्रभु, सामान्य विधि थी आ संपूर्ण प्रसंग कहवानी कृपा करो। भगवान नारायण कहे छे, नारद, पुण्यात्मा पुरुषों माटे दीक्षानो विधि कहूँ छू, सांभळो। जेनाथी ते देवता अग्नि अने गुरु पूजानो अधिकारी थई शके छे। वेद मंत्रोना पारगामी विद्वानोनुं कहेवुं छे के जे दिव्य ज्ञान आपे छे तथा पापोनो नाश करवामां मुख्य कारण छे तेने दीक्षा कहे छे। तेथी दीक्षा लेवी अनिवार्य छे, कारण के तेथी अनेक फल प्राप्त थई जाय छे, परंतु तेमां गुरु अने शिष्य बन्नेनी अत्यंत शुद्धि आवश्यक छे। गुरुए प्रातः कर्म विधिवत संपन्न करीने विधि विधान साथे स्नान संध्या वगैरह नित्य कर्म सारी रीते करी लेवा। हाथ में कमंडल लईने मौन धरी नदीना किनारा थी घेर जवू। यज्ञ मंडप में जईने श्रेष्ठ आसन पर बेसी जवू। आचमन प्राणायाम करीने गंध पुष्प मिश्रित जड़ने ओम फट आ अस्त्र मंत्रनो 7 वक्त जप करीने अभिमंत्रित करू। ते अभिमंत्रित जल थी बधा दरवाजा तथा पूजा सामग्री पर प्रोक्षण करू। दरवाजाना ऊपरना भाग में गणेशनी, मध्य में भगवती लक्ष्मीनी तथा बीजी बाजू सरस्वतीनी पूजा करवी। मंत्रोना उच्चारण साथे गंध अने पुष्पथी पूजा करवी। द्वारनी दक्षिण शाख में भगवती गंगा अने गणेशनी तथा डाबी शाखा में क्षेत्रपाल अने सूर्यपुत्री यमुनानी पूजा करवी। डेली पर ओम फटनो उच्चारण करीने अस्त्र देवतानी पूजा करवी। अने पछी मंडपनी मध्य सर्व देवीमय छे एवी मनमा भावना करवी। आ अस्त्र मंत्रना जप द्वारा ऊंचे जईने दिव्य तथा अंतरिक्ष में रहेला देवी विद्वान विघ्नों ने दूर करवा अने पगने 3 वार जमीन पर पछाड़ीने जमीन पर रहेला विघ्नों दूर करवा। डाबी शाख ने स्पर्श करीने पहला जमणो पग मूकीने मंडप में प्रवेश करवो। अंदर जईने जळनो कलश मूकी देवो। त्यार पछी वास्तु देवता ने अर्ध्य आपो। नैऋत्य दिशा में गंध पुष्प अक्षत वगैरह वस्तुओं द्वारा अर्ध्य जड़ थी वास्तुना स्वामी ब्रह्माजी की पूजा करवी। त्यार पछी अर्धना बचेला जड़ थी पंचगव्य बनाव। गुरुदेवे जल वड़े तोरण थी मांडीने स्तंभ सुधी मंडपनु प्रोक्षण करवू। ते वखते मन में एवी भावना करवी कि आ बधु देवी रूप छे। भक्ति साथे मूल मंत्रनो जप करता ओम फट आ अस्त्र मंत्रनो उच्चारण करीने प्रोक्षण करवानो विधि छे। शर मंत्र अर्थात ओम फटनो उच्चार करीने पृथ्वीनु ताडन कर्या पछी ओम हुं हुं आ मंत्र बोलीने तेना पर जल छाटू। पछी धूप थी सुवासित करवो। त्यार पछी विघ्न शांति माटे जल चंदन चोखा दुर्वा भस्म वगैरे चारे बाजु वेरवा। पछी दर्भनी सावरणी थी विकीरोने वाळी लेवा अने हे मुनि એ દ્રવ્યોને ઈશાન ખૂણામાં મૂકી દેવા। ત્યાર પછી પુણ્ય હવચાન વાચન કરીને ગરીબો અને નિરાશ્રિતોને સંતોષવા। ત્યાર પછી ગુરુદેવને પ્રણામ કરીને પૂર્વાભિમુખ કોમળ આસન પર બેસવું। પછી જે મંત્ર આપવો હોય તેના દેવતાનું ધ્યાન કરવું। 11મા સ્કંદમાં જણાવેલ વિધિ પ્રમાણે ભૂત શુદ્ધિ વગેરે ક્રિયાઓ કરવી આવશ્યક છે। પછી આપવાના મંત્રના ઋષિનો ન્યાસ કરવો। મસ્તકમાં ઋષિનો, મુખમાં છંદનો, હૃદયરૂપી કમળ, કમળમાં દેવતાનો, ગુહ્યમાં બીજનો અને બંને પગમાં શક્તિનો ન્યાસ કરવો। ત્યાર પછી પ્રાણાયામ કરીને મૂળ મંત્રનું સ્મરણ કરીને પોતાના શરીરમાં માતૃકા ન્યાસ કરવો। તેનો વિધિ આ પ્રમાણે છે। હે મુનિ, ઓમ નમઃનું ઉચ્ચારણ કરીને પોતાના મસ્તકમાં માતૃકાનો ન્યાસ કરવો। આ પ્રમાણે બધા અંગોમાં ન્યાસ કરવો। અત્યંત ઉત્તમ પુરુષે મૂળ મંત્રના ષડંગનો અંગૂઠા વગેરે આંગળીઓ અને હૃદય આદિ અંગોમાં ક્રમશઃ ષડન્યાસ કરવો। નમઃ, સ્વાહા, વસટ, હું, ઓષટ અને ફટ આ પદો સાથે ઓમ લગાડવાથી આ મંત્ર થઈ જાય છે. આ છ મંત્રોથી ષડન્યાસ કરો. ત્યાર પછી મૂળ મંત્રના અક્ષરોનો તે તે કલ્પિત સ્થાનોમાં ન્યાસ કરો. આ પ્રમાણે ન્યાસ વિધિ છે. મુનિ, ત્યાર પછી પોતાના શરીરમાં એવી ભાવના કરવી કે આ એક પવિત્ર આસન છે. એના દક્ષિણ એટલે જમણા ભાગમાં ધર્મ, વામ ભાગમાં જ્ઞાન, વામ ઉરુ ડાબી સાથળમાં વૈરાગ્ય, દક્ષિણ ઉરુમાં ઐશ્વર્ય અને મુખમાં અધર્મનું ધ્યાન કરવું. આવું ચિંતન કર્યા પછી ડાબા પડખામાં નાભિસ્થાન તથા દક્ષિણ પડખામાં ઉપયુક્ત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આદિ નામો સાથે નમઃ બોલીને અર્થાત ઓમ અધર્માય નમઃ, ઓમ અજ્ઞાયાય નમઃ, ઓમ અવૈરાગ્યાય નમઃ, ઓમ અનૈશ્વર્યાય નમઃ આમ બોલીને એનો ન્યાસ કરો. મુનિવર, શરીરમાં જે આસનની કલ્પના કરી છે તેના સંબંધમાં એવી ભાવના કરવી કે આ એક સુંદર પલંગ છે, તેના ચાર પાયા અધર્મ છે. શ્રેષ્ઠ મુનિઓનું એમ કહેવું છે કે શરીર રૂપ પલંગના ચાર પાયા અધર્મ રૂપ છે. ત્યાર પછી એવી ભાવના કરવી કે તેના મધ્યમાં અત્યંત સુકમળ હૃદય સ્થાનમાં ભગવાન અનંત બિરાજમાન છે અને તે અનંત ઉપર પ્રપંચ રૂપ નિર્મળ કમળનું સ્થાપન કરવું. પછી તે કમળમાં મંત્ર વેતાઓએ એકબીજાની ઉપર કળાઓ સહિત સૂર્ય, ચંદ્ર તથા અગ્નિનું સ્થાપન કરવું. કળાઓનો સંક્ષિપ્ત પરિચય આપું છું. સૂર્યની 12, ચંદ્રની 16 અને અગ્નિની 10 કળાઓ છે. આ કળાઓ સાથે એમનું સ્મરણ કરવું, તેના ઉપર સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું સ્થાપન ન્યાસ કરવું. પછી તે આસનની ચારે દિશાઓમાં આત્મા, અંતરાત્મા, પરમાત્મા અને જ્ઞાનાત્માનું સ્થાપન ન્યાસ કરવું. આ પ્રમાણે આસનની કલ્પના કરવી. પછી સાધકે ઓમ અમુકાસાનાય નમઃ એમ બોલીને શરીર રૂપ આસનની પૂજા કરવી, સાથે સાથે એ આસન પર ભગવતી જગદંબાનું ધ્યાન કરવું. ત્યાર પછી મંત્ર વેતા પુરુષે મંત્ર દેવતાનું માનસિક ઉપચારોથી વિધિવત પૂજન કરવું. પછી વિદ્વાન પુરુષે આનંદદાયક મુદ્રાઓ બતાવી જેનાથી ભગવતીને આનંદ થાય છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, પોતાના ડાબા ભાગના આગલા ભાગમાં ષટકોણની ઉપર મધ્યમાં ગોળ અને ચાર ખૂણાઓવાળું મંડળ બનાવવું. પછી ષટકોણની મધ્યમાં ત્રિકોણ બનાવી શંખ મુદ્રા બતાવી છ એ ખૂણાઓમાં છ અંગોની પુષ્પ વગેરે દ્રવ્યોથી પૂજા કરવી. મુનિવર, અગ્નિ વગેરે ખૂણાઓમાં છ અંગોની અર્ચના કરવી. ત્યાર પછી શંખ મૂકવાના પાત્રને ઓમ ફટ બોલીને પ્રોક્ષણ કરી તે મંડળમાં સ્થાપિત કરવું. ઓમ વહીં મંડલાય નમઃ એમ બોલીને પછી દશકલાત્મને અમુક દેવ્યા અર્ધપાત્ર સ્થાનાય નમઃ એમ બોલીને વિદ્વાન પુરુષે શંખના આધારનું સ્થાપન કરવું. આ સ્થાપન માટે આજ મંત્ર છે. આધારમાં પૂર્વ દિશાથી માંડી દક્ષિણના ક્રમથી અગ્નિમંડળમાં નિવાસ કરનારી 10 બહિન કળાઓનું પૂજન કરવું. ત્યાર પછી મૂળ મંત્રથી પ્રોક્ષણ કરેલા ઉત્તમ શંખને તે આધાર પર સ્થાપવો. ઓમ સૂર્ય મંડલાય નમઃ કહીને દ્વાદશાંતે કલાત્મને અમુક દેવ્યર્ધ અર્ધપાત્રાય નમઃનું ઉચ્ચારણ કરવું. પછી ઓમ શમ શંખાય નમઃ આ પદ બોલીને શંખનું પ્રોક્ષણ કરવું. પછી આ શંખમાં તાપીની આદિ સૂર્યની 12 કળાઓનું ક્રમ પ્રમાણે પૂજન કરવું. અક્ષરોની પંક્તિને અવળી કહીને મૂળ મંત્રને પણ અવળો બોલી પાણીથી શંખને ભરી દેવો. પછી તેમાં ચંદ્રમાની કળાઓનું સ્થાપન ન્યાસ કરવું. ઓમ સોમ મંડલાય 16 કલાત્મને અમુક અર્ધ્યાય અમૃતાય હૃદયાય નમઃ આ મંત્ર બોલીને અંકુશ મુદ્રા બતાવી જળની પૂજા કરવી. ત્યાં જ તીર્થોનું આહ્વાન કરીને 8 વખત આ મનુએ કહેલા મંત્રનો જપ કરવો. પછી જળમાં ષડન્યાસ કરો. હૃદયાય નમઃ આ મંત્રથી જળનું પૂજન કરવું. ત્યાર પછી 8 વાર મૂળ મંત્રનો જપ કરીને મત્સ્ય મુદ્રાથી જળને ઢાંકી દેવું. પછી દક્ષિણ ભાગમાં શંખની પ્રોક્ષણીને સ્થાપવી. શંખમાંથી થોડું જળ લઈને તેનાથી ચારે તરફ પૂજાની સામગ્રી તથા શરીરને પ્રોક્ષણ કરવું અને શુદ્ધ થયાની કલ્પના કરવી. ભગવાન નારાયણ કહે છે નારદ. ત્યાર પછી પોતાની સામે વેદી પર સર્વતો ભદ્ર મંડળ આલેખીને તે મંડળની કળીની વચ્ચે શાળ ધાન પૂરવી અને પછી ચોખા પૂરવા, પછી દર્ભ પાથરી તેના ઉપર 27 દર્ભોથી ગૂંથેલા દર્ભનો કુર્ચ સ્થાપવો, પછી ઓમ આધાર શક્તયે નમઃ, ઓમ મૂળ પ્રકૃતયે નમઃ, ઓમ કુર્માય નમઃ, ઓમ શેષાય નમઃ, ઓમ ક્ષમાય નમઃ, ઓમ સુધા સિંધવે નમઃ, ઓમ દુર્ગા દેવી યોગપીઠાય નમઃ. આ મંત્રોથી પીઠની પૂજા કરવી. ત્યાર પછી આખો ચિરાડ વિનાનો કુંભ હાથમાં લઈ ઓમ ફટ આમ બોલી તેને મંત્રેલા જળથી ધોઈ નાખો. પછી ત્રેવડા લાલ દોરાથી તેને વીંટવો. પછી નવરત્નો નાખેલા અને ચંદનાદી પૂજેલા કૂચડા સહિત તે કુંભને ઓમકારનો ઉચ્ચારણ કરતા પીઠ પર સ્થાપિત કરો. મુનિ ત્યાર પછી કુંભ અને પીઠમાં એક્ય ભાવની કલ્પના કરવી. પછી અવળા ક્રમે માતૃકા મંત્રનું ઉચ્ચારણ કરતા તીર્થોદકથી અને દેવતા બુદ્ધિથી કુંભને ભરી દેવું. પછી પીપળાના ફણસના અને આંબાના કોમળ નવ પલ્લવોથી કુંભના મુખને ઢાંકવું અને તેના ઉપર ફળ અને ચોખા સાથેનું ઢાંકવાનું પાત્ર મૂકી દેવું. તેના પર બે વસ્ત્રો વીંટાળી દેવા. પછી પ્રાણ પ્રતિષ્ઠાનો મંત્ર બોલીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી. આવાહન આદિ મુદ્રાથી પરમ આરાધ્ય દેવીને પ્રસન્ન કરવા. પછી મનમાં ભગવતી દેવીનું ધ્યાન કરીને તેમની આગળ સ્વાગત અને કુશળ પ્રશ્ન પૂછવા. પછી પાદ્ય અર્ધ્ય આચમન મધુપર્ક અને અભ્યંગ સ્નાન વગેરે દેવીને અર્પણ કરી લાલ રંગના રેશમી નિર્મળ બે વસ્ત્રો દેવીને અર્પણ કરવા. ત્યાર પછી એવી ભાવના કરવી કે અનેક પ્રકારના આભૂષણો ભગવતીને અર્પણ કરીએ છીએ. પછી હૃંકારથી સંપુટિત કરેલા વર્ણ માતૃકાના દરેક અક્ષર બોલીને દેવીના અંગોમાં ન્યાસ કરી ચંદન વગેરેથી તે સ્થાનોમાં પૂજા કરવી. હે મુનિ, કપૂર સહિત કાળા અગરનો ગંધ, કસ્તુરી સહિત કેસરી ચંદન અને મોગરાના ફૂલ દેવીને અર્પણ કરવા. અગર ગુગળ વાળો ચંદન સાકર મદ જેવી વસ્તુઓ ધૂપ રૂપે દેવીને પ્રિય છે તે અર્પણ કરવી. પછી શુદ્ધ બુદ્ધિથી અનેક દીવાઓ અર્પણ કરી નૈવેદ્ય ધરવું. દરેક દ્રવ્યમાં પ્રોક્ષણીની થોડું જળ મૂકવું, બીજું જળ ન લેવું. ત્યાર પછી અંગ પૂજા અને કલ્પમાં કહેલી આવરણ પૂજા કરવી. ત્યાર પછી દેવીની અંગ પૂજા કરી વૈશ્વદેવ પૂજા કરવી. દક્ષિણ દિશામાં વેદી બનાવીને તેના પર અગ્નિ સ્થાપન કરી તેમાં મૂર્તિની અંદર રહેલા દેવીનું આહવાન કરી ક્રમથી પૂજા કરી ઓમકાર અને વ્યાહુતિઓ સાથે મૂળ મંત્રનું ઉચ્ચારણ કરવું. મુનિ ઘી અને ખીરની 25 આહુતિઓ આપીને પછી વ્યાહુતિ મંત્રોથી હવન કરવું. ગંધ આદિ ઉપચારોથી પૂજા કરીને દેવીને પીઠ પર પધરાવવા. અગ્નિનું વિસર્જન કરવું. ત્યાર પછી ચારે દિશાઓમાં ખીરનું બલિદાન આપવું. પછી પ્રધાન દેવતાના પાર્ષદોને ગંધ પુષ્પ આદિથી 5 ઉપચારો અર્પણ કરીને તાંબુલ છત્ર અને ચામર અર્પણ કરવા. ત્યાર પછી દેવીના મંત્રના 1000 જપ કરવા. પછી ઈશાન ખૂણામાં પહેલેથી જ સમાર્જન કરી રાખેલા સરસવ આદિના ઢગલારૂપ વિકીર ઉપર ઝારી સ્થાપી અને તેમાં દુર્ગા દેવીનું આહવાન કરી પૂજન કરવું. પછી શિષ્ય સાથે ગુરુદેવે મૌનપૂર્વક ભોજન કરવું. તે રાત્રિએ તેજ વેદી પર શું ભગવાન નારાયણ કહે છે મુનિ. ત્યાર પછી કુંડ અને વેદીનો સંસ્કાર કરવો. તે પ્રસંગ કહું છું. મૂળ મંત્રનો ઉચ્ચારણ કરીને કુંડ અથવા વેદી જોવા અને તે જ અસ્ત્ર મંત્ર ફટથી કુંડનું પ્રોક્ષણ કરવું અને સમીદ આદિથી તાળન કરવું. પછી હુમ મંત્રથી અભ્યુક્ષણ કરી પૂર્વ તરફ તથા ઉત્તર તરફ અગ્રવાળી 3-3 રેખાઓ ખેંચવી. પછી ઓમકાર બોલીને અભ્યુક્ષણ કરવું. ત્યાર પછી દેવીના સિંહાસનની પૂજા કરવી. ઓમ આધાર શક્તયે નમઃ થી શરૂ કરીને ઓમ અમુક દેવી યોગ પીઠાય નમઃ સુધીના મંત્રો બોલીને પીઠની પૂજા કરવી. ત્યાર પછી તે પીઠ પર ભગવાન શંકર અને પાર્વતીનું આહ્વાન કરીને ગંધાદિ ઉપચારોથી સાવધાન થઈને પૂજા કરવી. તે વખતે દેવીનું આ પ્રમાણે ધ્યાન કરવું. ભગવતી પાર્વતી ઋતુ સ્નાનથી નિવૃત્ત થઈને ભગવાન શંકર પાસે બિરાજ્યા છે તેવા કામાતુર દેવીનું ધ્યાન કરવું અને કેટલોક સમય તેમના હાસ્ય વિલાસની ભાવના કરવી. ત્યાર પછી પાત્રમાં અગ્નિ લાવીને તેમની સમક્ષ મૂકવું. તેમાંથી ક્રવ્યાદાંશ એટલે રાક્ષસનો પરિત્યાગ કરવો. ત્યાર પછી પહેલા કહ્યું તેમ જોવા વગેરે ક્રિયાઓથી અગ્નિનો સંસ્કાર કરીને ઓમ રમ આ બીજ મંત્ર બોલીને તે અગ્નિમાં ચૈતન્યની યોજના કરવી અને 7 વાર ઓમકારથી અભિમંત્રણ કરવું. પછી ગુરુએ અગ્નિને ધેનુ મુદ્રા બતાવી ઓમ ફટનો ઉચ્ચાર કરીને અગ્નિને સુરક્ષિત કરીને ઓમ હુમ આ કવચ મંત્રથી તેનું અવગુંઠન કરવું. પછી સાધકે ગોઠણભર પૃથ્વી પર બેસીને તાર મંત્રનું ઉચ્ચારણ કરીને ચંદનાદિથી સુપૂજિત અગ્નિને પ્રદક્ષિણાના ક્રમથી કુંડ ઉપર 3 વાર ફેરવવું. આ અગ્નિ શિવનું બીજ રૂપ છે એવી ભાવનાથી તેને કુંડરૂપ દેવીની યોનિમાં મૂકી દેવું. પછી ભગવાન શિવ અને ભગવતી જગદંબિકાને આચમન કરાવવું. પછી ઓમ ચિત પિંગલ હન હન દહ દહ પંચ પચ પચ પચ સર્વજ્ઞાજ્ઞાપાય સ્વાહા આ મંત્ર બોલીને અગ્નિ પ્રજ્વલિત કરવો. જાત વેદા નામથી હુતાસન નામના અગ્નિદેવ સોના જેવા પિત્તવર્ણ નિર્મળ પરમ પ્રદીપ્ત અને સર્વતોમુખ છે. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાત વેદમ હુતાસનમ સુવર્ણવર્ણમ મલમ સમિદ્ધમ સમિદ્ધમ વિશ્વતોમુખમ. સ્કંદ 12 અધ્યાય 7 શ્લોક 94. આ મંત્રથી ખૂબ જ આદર સાથે અગ્નિ દેવતાની સ્તુતિ કરવી. ત્યાર પછી શ્રેષ્ઠ આચાર્ય વિહીન મંત્રનો શરણ્યાસ કરવો. ઓમ સહસ્ત્રા ચિરશે હૃદયાય નમઃ ઓમ સ્વસ્તિ પૂર્ણાય શિરસે સ્વાહા ઓમ ઉતિષ્ઠ પુરુષાય શિખાયે વસટ ઓમ ધૂમ વ્યાપીને કવચાય હું ઓમ સપ્ત જીવાય નેત્રાય વોષટ ઓમ ધનુર્ધરાય અસ્ત્રાય ફટ. આ પ્રમાણે પૂર્વોક્ત હૃદયાદિ સ્થાનોમાં ન્યાસ કરવો. આ નામ અંગન્યાસ સમયે જાતિયુક્ત અર્થાત નમઃ સ્વાહા વસટ હોમ વોષટ અને ફટ આ પદોથી યુક્ત થઈને 6 અંગોમાં રહેલા છે. ત્યાર પછી અગ્નિનું ધ્યાન કરવું. અગ્નિદેવ સોના જેવા વર્ણવાળા 3 નેત્રોથી શોભાયમાન થઈને કમળાસન પર બિરાજેલા છે. મંત્રજ્ઞ પુરુષે વરમુદ્રા શક્તિ સ્વસ્તિક અભય મુદ્રાને ધારણ કરતા પરમ મંગળ રૂપ અગ્નિનું ધ્યાન કરીને કુંડમાં મેખલા ઉપર સિંચન કરવું. દર્ભોથી પરિસ્તરણ કરવું અને પરિધિઓની રચના કરવી. પ્રથમ ત્રિકોણ, તેના ઉપર ષટકોણ, તે પછી વૃત્ત, તે પછી અષ્ટપત્ર અને પછી ભૂપુર. એ રીતે અગ્નિસ્થાપનની પહેલા જ યંત્ર લખી રાખો અથવા તે મંત્રની ભાવના કરવી. પછી હે નારદ, યંત્રની મધ્યે ઓમ વૈશ્વ નર જાત વેદા ઇવા હવ ઇહા વહ લોહિતાક્ષ સર્વકર્માણી સાધયે સ્વાહા આ મંત્રથી અગ્નિનું પૂજન કરવું અને મધ્યમાં તથા 6 ખૂણાઓમાં હિરણ્યા ગગના રક્તા કૃષ્ણ સુપ્રભા બહુરૂપા અને અતિરિક્તિકા એ 7 અગ્નિની જીવાઓનું તથા કેસરોમાં અંગોનું તથા પત્રોમાં શક્તિ તથા સ્વસ્તિકને ધારણ કરતા અગ્નિની મૂર્તિઓનું પૂજન કરવું. જાતવેદા સપ્ત જીહ્વા હવ્યવાહન અશ્વદરજ વૈશ્વાનર કુમાર તેજા વિશ્વમુખ અને દેવમુખ 8 અગ્નિ પ્રસિદ્ધ છે. અગ્નિઓના આદિમાં ઓમ અગ્નય અને અંતમાં નમઃ સ્વાહા આ પદનું ઉચ્ચારણ કરીને પૂજા કરવી. અર્થાત ઓમ અગ્નયે હ્યવાહનાય નમઃ સ્વાહા ઓમ અગ્નયે ભૈષ્વા નરાય નમઃ સ્વાહા, ઓમ અગ્નયે કૌમાર તેજસે નમઃ સ્વાહા, ઓમ અગ્નયે વિશ્વમુખાય નમઃ સ્વાહા, ઓમ અગ્નયે દેવમુખાય નમઃ સ્વાહા. આ પ્રમાણે 8 પત્રોથી મૂર્તિઓની પૂજા કરવી, ત્યાર પછી ચારે દિશાઓમાં અને આયુધ ધારણ કરનારા લોકપાલોની પૂજા કરવી, ભગવાન નારાયણ કહે છે મુનિ. ત્યાર પછી સ્ત્રુઓ અને ઘીનો સંસ્કાર કરીને સ્ત્રુઆથી ઘીનું અગ્નિમાં હવન કરવું, મુનિવર. ઘીને જમણી બાજુથી ભલે એક પાત્રમાં હોય લઈને ઓમ અગ્નયે સ્વાહા બોલીને અગ્નિના જમણા નેત્રમાં તથા ડાબી બાજુથી લઈને ઓમ સોમાય સ્વાહા બોલીને ડાબા નેત્રમાં તથા મધ્ય ભાગમાંથી લઈને ઓમ અગ્નિશોમાભ્યામ સ્વાહા બોલીને અગ્નિના મધ્ય નેત્રમાં હોમવું. ત્યાર પછી સાધકે ઓમ ભૂહ સ્વાહા, ઓમ ભુવઃ સ્વાહા, ઓમ સ્વઃ સ્વાહાથી હવન કરવું. ત્યાર પછી પૂર્વોક્ત અગ્નિમંત્ર બોલીને ગર્ભાધાન વગેરે 8 સંસ્કારો નિમિત્તે ઓમકાર બોલીને ઘીની 8 આહુતિ આપવી. ગર્ભાધાન, પુંસવન, પુંસવન સવન, શ્રીમંતો નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્ન પ્રાસન અને ચૌલ વ્રત બંધન આ 8 સંસ્કારો છે. એવા જ 4 વૈદિક સંસ્કારો માટે પણ 4 વખત ઓમકાર બોલીને ઘીની 4 આહુતિ આપવી. તે વૈદિક સંસ્કારો મહાન નામ્ય, મહાનામન્ય, ઔપનિષદ, ગોદાન અને ઉદવાહક વ્રત છે. ત્યારબાદ શિવ પાર્વતીની પૂજા કરીને વિસર્જન કરવું. પછી સાધકે અગ્નિને ઉદ્દેશીને 5 સમિધિઓ હોમવી અને આવરણ દેવતાઓની 1-1 આહુતિ આપવી, મુનિ. ત્યાર પછી સ્તૃકમાં ઘી ભરીને તેને ઢાંકી દેવું. પોતાના આસન પર બેઠા બેઠા જ સ્ત્રુવામાં લઈને તે ઘીથી 4 આહુતિ આપવી. આહુતિ અગ્નિમંત્ર સાથે વોષટ બોલીને આપવી. ત્યાર પછી મહાગણેશ મંત્રથી 10 આહુતિઓ આપવી. પછી જે મંત્રની દીક્ષા આપવી હોય તે મંત્રના દેવતાનું ધ્યાન કરવું. પછી તે દેવતાના મુખમાં મૂળ મંત્ર બોલીને 25 આહુતિઓ આપવી અને મનમાં ભાવના કરવી કે મારામાં અગ્નિ અને અપાનારા મંત્રના દેવતામાં એકતા સ્થાપિત થાય. આવી ભાવનાથી શ્રેષ્ઠ સાધકે આહુતિઓ આપવી. પછી 6 અંગ દેવતાઓને જુદી જુદી 6 આહુતિઓ આપવી, મુનિવર. ત્યાર પછી અગ્નિ અને અપાનારા મંત્રના દેવતાની નાડીઓનું એકીકરણ કરવા માટે 11 આહુતિઓ આપવી, મુનિ. એક દેવતા માટે 1 આહુતિ એમ આવૃત્તિપૂર્વક ક્રમશઃ ઘીથી આહુતિઓ આપવી. પછી કલ્પોક્ત દ્રવ્યો અથવા તલથી દેવતાઓના મૂળ મંત્ર બોલીને 1008 આહુતિઓ આપવી, મુનિ. આ પ્રમાણે આહુતિઓ આપ્યા પછી મનમાં એવી ભાવના કરવી કે દેવી હવે મારા પર પ્રસન્ન થઈ ગયા. એ જ પ્રમાણે આવૃત્તિ દેવી, અગ્નિ તથા મંત્રના દેવતા પણ પ્રસન્ન થઈ ગયા. ત્યાર પછી જેણે સ્નાનાદિ કરી લીધું હોય, સંધ્યા વંદન વગેરે ક્રિયાઓથી પરવારી ગયા, 2 વસ્ત્રો પહેરીને શરીર પર કંઈક સુવર્ણનું આભૂષણ ધારણ કર્યું હોય તથા હાથમાં કમંડળ ધારણ કર્યું હોય તેવા શિષ્યને આચાર્ય કુંડ પાસે બોલાવવો. શિષ્ય ગુરુદેવ અને બીજા જે મહાત્માઓ વડીલો બેઠા હોય તેમને પ્રણામ કરીને આસન પર બેસી જવું. પછી ગુરુદેવ કૃપા દ્રષ્ટિથી તે શિષ્યને જુએ અને તે શિષ્યની ચેતના મારામાં આવી ગઈ એવી ભાવના કરે. ત્યાર પછી તે વિદ્વાન આચાર્યે હોમથી અને દિવ્ય દ્રષ્ટિથી જોઈને શિષ્યના શરીરમાં રહેલા 6 માર્ગોનું આ રીતે શોધન કરવું, જેથી શુદ્ધાત્મા થયેલો તે શિષ્ય દેવ આદિની કૃપા માટે યોગ્ય થાય. પછી ગુરુએ શિષ્યના શરીરમાં 6 માર્ગોનું ધ્યાન કરવું, જેમ કે બંને પગમાં કલા માર્ગનું, લિંગમાં તત્વ માર્ગનું, નાભીમાં ભુવન માર્ગનું, હૃદયમાં વર્ણ માર્ગનું, લલાટમાં પદ માર્ગનું અને મસ્તકમાં મંત્ર માર્ગનું ધ્યાન કરવું. અર્થાત તે સ્થાનોમાં તે માર્ગોનું સ્થાપન કરવું. પછી દર્ભના કુચડાથી સ્પર્શ કરતા ગુરુએ ઘી વડે ભીંજવેલા તલથી ઓમ અમુમ અમુકા ધ્વાનમ શોધયામી સ્વાહા, આ મંત્ર બોલીને દરેક માર્ગને ઉદ્દેશી 8 વાર હોમ કરો અને પછી એ 6 માર્ગોને બ્રહ્મમાં લીન થયેલા માનવા. પછી ગુરુએ ફરી પાછા સૃષ્ટિ માર્ગથી તેઓને તેમાંથી ઉત્પન્ન કરવા અને પોતાનામાં જોડી દીધેલા શિષ્યોને શિષ્યના ચૈતન્યને પાછું શિષ્યમાં જોડી દેવું. પછી પૂર્ણાહુતિ હોમ કરીને અગ્નિમાં સ્થપાયેલા દેવતાઓને કળશમાં લાવવા એવી મનમાં ભાવના કરવી અને ફરીવાર વ્યાહુતિઓથી હોમ કરી અગ્નિના અંગની એક એક આહુતિઓ હોમીને ગુરુએ અગ્નિનું પોતાનામાં વિસર્જન કરવું. પછી શિષ્યના બંને નેત્રોને ઓમ વોષટ બોલીને વસ્ત્રથી ઢાંકી દેવા અને શિષ્યને કુંડ પાસેથી કળશ પાસે લઈ જવું. પછી ત્યાં ગુરુએ શિષ્યના હાથે મુખ્ય દેવીને ઉદ્દેશી પુષ્પાંજલિ કરાવી. પછી આંખ પર બાંધેલો પાટો છોડીને તેને દર્ભના આસન પર બેસાડવું અને પ્રથમ કહેલા માર્ગે તે શિષ્યના દેહમાં ભૂત શુદ્ધિ કરવી. પણ જે મંત્રની દીક્ષા આપવાની છે તે મંત્રમાં કહેલા ન્યાસ શિષ્યના શરીરમાં કરવા અને પછી તેને બીજા મંડપમાં બેસાડવો અને કુંભ પર મૂકેલા પલ્લવો તેના મસ્તક પર મૂકવા. પછી માતૃકાનો જપ કરી કળશમાંના દેવતારૂપ જળથી શિષ્યને સ્નાન કરાવવું. પછી પ્રથમથી જ ઈશાન ખૂણામાં સ્થાપેલા વર્ધની કળશના જળનું રક્ષણ માટે તેના શરીર પર માર્જન કરવું. પછી શિષ્યે ઊભા થઈને બે નવા વસ્ત્રો પહેરવા અને ભસ્મ વગેરે લગાડી ગુરુદેવ પાસે બેસી જવું. હવે પરમ કૃપાળુ ગુરુદેવ એવી ભાવના કરે કે મારા હૃદયમાંથી નીકળીને ભગવતી શિવા હવે આ શિષ્યના હૃદયમાં બિરાજમાન થઈ રહી છે. તેથી તે બંનેમાં ઐક્યની ભાવનાથી ગંધાદી ઉપચારોથી તેમની અર્ચના કરવી. પછી ગુરુદેવે પોતાનો હાથ શિષ્યના મસ્તક પર મૂકતા તેના જમણા કાનમાં દેવીના મહામંત્રનો 3 વાર ઉપદેશ કરવો. મુનિ, ત્યારે શિષ્યે તે મંત્રનો 108 વાર જપ કરવો. ગુરુને દેવતારૂપ માનીને જમીન પર પડીને દંડવત પ્રણામ કરવા અને શિષ્ય ગુરુને સમર્પિત થઈ જવું. શિષ્યની ગુરુ પ્રત્યેની આવી સદભાવના જીવન પર્યંત રહેવી જોઈએ. ત્યાર પછી ઋત્વિજોને દક્ષિણા આપવી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુમારિકાઓ અને બ્રહ્મચારીઓને સારી રીતે ભોજન કરાવવું. આ પ્રસંગે ખર્ચ કરવામાં કૂપણતા છોડીને ગરીબો, અનાથો અને દરિદ્રોની યથાશક્તિ સેવા કરવી, તેમની યથાશક્તિ કંઈક આપવું અને પોતાને ધન્ય સમજીને મંત્રની ઉપાસના કરવી. નારદ, આ પ્રમાણે દીક્ષાનો આ ઉત્તમ વિધિ તમને કહ્યો. આ સંબંધમાં સારી રીતે નિર્ણય કરીને તમે દેવીની ઉપાસનામાં સંલગ્ન થઈ જાઓ. બ્રાહ્મણને માટે આનાથી વિશેષ ઉપયોગી બીજો કોઈ ધર્મ જ નથી. વૈદિક પુરુષો પોતપોતાના ગૃહ્ય સૂત્રમાં કહેલા નિયમ પ્રમાણે મંત્રનો ઉપદેશ કરે. તાંત્રિકોને તંત્રની રીતે ઉપદેશ કરવો જોઈએ. આ જ સનાતન પ્રણાલી છે, જેના માટે જે જે પ્રયોગ નક્કી કરવામાં આવ્યા છે તેમણે તેનો ઉપયોગ કરવો, અન્યનો નહીં. ભગવાન નારાયણ કહે છે, નારદ, તમે જે પૂછ્યું હતું તે બધું જ મેં કહી દીધું. હવે તમે પરમ આદરણીય ભગવતી જગદંબાના ચરણ કમળની ઉપાસના કરો. હું આજે નિવૃત્તિ માર્ગ સુધી પહોંચ્યો છું તેમાં દેવીની નિરંતર આરાધના જ કારણ છે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે આ બધો જ શ્રેષ્ઠ પ્રસંગ નારદજીને કહીને ભગવાન નારાયણ પોતાના નેત્રો બંધ કરીને ભગવતીના ધ્યાનમાં જોડાઈ ગયા. ભગવાન નારાયણ મુખ્ય મુનિઓના પણ શિરોમણી છે. એ પરમ ગુરુ ભગવાન નારાયણને પ્રણામ કરીને નારદજી ભગવતીના દર્શન કરવાના આશયથી તે જ ક્ષણે તપ કરવા ચાલ્યા ગયા. અધ્યાય 7 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.